श्री ब्रह्म पुराण अध्याय 65 भद्र तीर्थ पतत्री तीर्थ ने विप्र तीर्थ नो महिमा। ब्रह्मा जी कहे छे भद्र तीर्थ सर्व प्रकार ना अनिष्टों नो निवारण करनारू छे, ते समस्त पापों नो नाशक तथा परम शांतिदायक छे। विश्वकर्मा नी पुत्री उषा भगवान सूर्य ना पतिव्रता ने प्रिय भार्या हता। छाया पण तेमना ज भार्या छे। છાયાના પુત્ર શનેશ્વર છે। શનેશ્વરની બહેન વિષ્ટિ હતી, તેની આકૃતિ ભયાનક હતી, તે પાપમય હતી। ભગવાન સૂર્ય વિચાર્યું આ કન્યા કોને આપું, એ જેને જેને કન્યા આપવાનું વિચારતા તે બધા જ તેના ભયંકર રૂપનો વિચાર કરીને તેનો અસ્વીકાર કરી દેતા ને કહેતા આવી પત્ની લઈને અમે શું કરીશું। આવી સ્થિતિમાં વિષ્ટિએ દુઃખી થઈને પોતાના પિતાને કહ્યું, પિતાજી ધનવાન વિદ્વાન તરુણ કુલીન યશસ્વી ઉદાર અને સનાથ વરને કન્યા આપવી જોઈએ। શ્રીમતે વિદુષે યુને કુલીનાય યશસ્વીને ઉદારાય સનાથાય કન્યા દેયા વરાય વે। 165 અધ્યાયનો 8મો શ્લોક। જે પિતા તેનાથી વિપરીત આચરણ કરે છે તે નરકમાં પડે છે। સૂર્યદેવ, કન્યા વિદ્વાનો માટે પણ ધર્મનું સાધન છે। એક બાજુ પર્વત વન અને કાનોના ઉદ્યાનો સહિત કાનન એટલે કે ઉદ્યાનો સહિત સંપૂર્ણ પૃથ્વી અને બીજી બાજુ વસ્ત્રાભૂષણોથી અલંકૃત નિરોગી કન્યા બંને એક સમાન છે। તેવી કન્યાના દાનથી પૃથ્વીના દાનનું ફળ મળે છે। જે મનુષ્ય કન્યા અશ્વ ગાય અને તલનું વેચાણ કરે છે તેનો રોરો વગેરે નરકોમાંથી કદી એ છુટકારો થતો નથી। કન્યાના લગ્નમાં કદી વિલંબ ન કરવો જોઈએ। તેમાં વિલંબ કરવાથી પિતાને જે પાપ લાગે છે તેનું વર્ણન કોણ કરી શકે છે। એકતઃ પૃથ્વી કુત્સના સશૈલ વન કાનના સ્વલંકૃતોપાધિ હિના સુકન્યા ચેકતઃ સ્મૃતા વિક્રણીતે યશ્વ કન્યામશ્વમ વા ગામ તિલાન્યપી ન તસ્ય રોરવાદિભ્ય કદાચિન્ન નિષ્કૃતિર ભવેત વિવાહા અતિક્રમઃ કાર્યો ન કન્યાયા કદાચન તસ્મિન કૃતે યત પિતુઃ સ્યાત પાપમ તત કેન કથ્યતે। 165 અધ્યાયના 10-13 શ્લોક સંખ્યા। કન્યાના પિતા તેના માટે જે દાન પૂજન વગેરે કરે છે તે સફળ સમજવું જોઈએ। કન્યાઓને જે કંઈ આપવામાં આવે છે તેનું પુણ્ય અક્ષય થાય છે। યત કન્યાયાહ પિતા કુર્યાદ દાનમ પૂજનમ ઇક્ષણમ યત કૃતમ તત કૃતમ વિદ્યા તાસુ દતમ તદ અક્ષયમ। 165 અધ્યાયનો 15-16 શ્લોક સંખ્યા। કન્યાની આ વાત સાંભળીને સૂર્ય બોલ્યા, બેટી હું શું કરું, તારી આકૃતિ ભયંકર છે તેથી તને કોઈ ગ્રહણ કરતું નથી। સ્ત્રી અને પુરુષના લગ્ન સંબંધમાં લોકો એકબીજાના કુળ રૂપ વય ધન વિદ્યા સદાચાર અને સુશીલતા વગેરે જોતા હોય છે। મારે ત્યાં બધું જ છે, માત્ર તારામાં રૂપનો અભાવ છે। શું કરું, ક્યાં તારા લગ્ન કરું? જો તું એવી ઈચ્છતી હોય કે કોઈની પણ સાથે લગ્ન કરી લેવામાં વાંધો નથી તો હું આજે જ તારા લગ્ન કરી દઉં છું। આ સાંભળીને વિષ્ટિએ પોતાના પિતાને કહ્યું, પતિ પુત્ર ધન સુખ આયુષ્ય રૂપ અને પરસ્પર પ્રેમ એ બધા પૂર્વ જન્મના કર્મ અનુસાર મળે છે। જીવ પહેલા જન્મમાં સારું ખોટું જે કર્મ કરે છે તે અનુસાર જ બીજા જન્મમાં તેને ફળ મળે છે। તેથી પિતા માટે તો ઉચિત છે કે તે પોતાના દોષથી મુક્ત થઈ જાય, કન્યાના ક્યાંય યોગ્ય વર સાથે લગ્ન કરાવી દે, ફળ તો તેને તેના પૂર્વના કર્મ અનુસાર મળશે। પિતા પોતાના વંશની મર્યાદા અનુસાર કન્યાદાન અને લગ્ન સંબંધ કરે છે, બાકીના સુખ દુઃખ તો પ્રારબ્ધ પ્રમાણે જ મળે છે। કન્યાનું આ કથન સાંભળીને ભગવાન સૂર્યે પોતાની ભીષણ કન્યા વિષ્ટિના લગ્ન વિશ્વકર્માના પુત્ર વિશ્વરૂપ સાથે કરી દીધા। વિશ્વરૂપનો આકાર પણ ભયંકર જ હતો, તે બંનેના શીલ અને રૂપમાં સમાનતા હતી, તેથી તે બંનેનો પરસ્પર પ્રેમ રહેતો હતો। તે દંપતીથી ગંડ અતિગંડ રક્તાક્ષ ક્રોધન વ્યય અને દુર્મુખ નામના પુત્ર ઉત્પન્ન થયા। આ બધાથી નાનો એક પુત્ર બીજો થયો જેનું નામ હર્ષણ હતું। તે પુણ્યાત્મા સુશીલ સુંદર શાંત શુદ્ધચિત્ત તથા બહાર અંદરથી પવિત્ર હતો। એક દિવસ તે પોતાના મામાને જોવા માટે યમરાજના ઘરે ગયો. ત્યાં તેને અનેક એવા જીવ જોયા જે સ્વર્ગની જેમ જ સુખી હતા અને બીજા ઘણા જીવ દુઃખી પણ દેખાયા. હર્ષણે સનાતન ધર્મ સ્વરૂપ પોતાના મામાને પ્રણામ કરી પૂછ્યું, તાત આ કોણ છે જેઓ સુખી છે અને કોણ છે જેઓ નરકમાં દુઃખ ભોગવે છે? તેના પ્રમાણે પૂછવાથી ધર્મરાજે બધી વાતો બરાબર જણાવી દીધી. તેમણે કર્મોની ગતિઓનું પૂરેપૂરું નિરૂપણ કર્યું. એમણે કહ્યું, જેઓ વિહિત કર્મનું કદી ઉલ્લંઘન નથી કરતા તેમને નરક જોવું પડતું નથી. જેઓ શાસ્ત્ર અને શાસ્ત્રના સદાચારને માનતા નથી, બહુશ્રુત વિદ્વાનોનો આદર કરતા નથી અને વિહિત કર્મનું ઉલ્લંઘન કરે છે તે મનુષ્યો નરકગામી થાય છે. ન માનયંતિ યે શાસ્ત્રમ નાચારમ ન બહુશ્રુતાન વિહિતાતિ કર્મમ કર્યુર્યે તે નરકગામિનઃ. 165મા અધ્યાયનો 36મો શ્લોક. ધર્મરાજના વચન સાંભળીને હર્ષણે ફરી કહ્યું, સુરશ્રેષ્ઠ, મારા પિતા વિશ્વરૂપ બહુ ભયંકર છે, મારી માતા વિષ્ટિ પણ ભયાનક છે, મારા મહાબળી ભાઈઓ પણ તેવા જ છે. જે ઉપાયે તેમની બુદ્ધિ શાંત થાય, તેઓ સ્વરૂપ નિર્દોષ અને મંગલદાયક થાય તે મને કહો, હું તે પ્રમાણે કરીશ, અન્યથા હું તેમની પાસે પાછો નહીં જાઉં. હર્ષણના પ્રમાણે કહેવાથી ધર્મરાજે તે શુદ્ધ બુદ્ધિના બાળકને કહ્યું, હર્ષણ, તમે વાસ્તવમાં હર્ષણ જ છો. પુત્ર તો ઘણા હોય છે પરંતુ તે બધા કુળનો વિસ્તાર કરનારા હોતા નથી. કોઈ એક જ પુત્ર એવો હોય છે જે આખા કુળને ધારણ કરે છે, જે કુળનો આધારભૂત પિતા માતાનું પ્રિય કરનાર અને પૂર્વજોનો ઉદ્ધાર કરનારા છે. તે જ વાસ્તવમાં પુત્ર છે, બીજા બધા તો રોગ છે. હર્ષણ, તમે મને ગમતી વાત કહી છે. આ વાત તમારા માતાના પિતા ભગવાન સૂર્યને પણ ગમશે. તેથી તમે ગૌતમીના તટ પર જાઓ અને ત્યાં સ્નાન કરીને મનને વશમાં કરી પ્રસન્ન ચિતે જગદયોની ભગવાન વિષ્ણુની સ્તુતિ કરો. એ જો પ્રસન્ન થઈ જાય તો તમારા બધા મનોરથો પૂર્ણ કરી દેશે. આ સાંભળીને હર્ષણ ગૌતમીના તટે ગયો અને સ્નાનાદિથી પવિત્ર થઈને દેવેશ્વર ભગવાન વિષ્ણુની સ્તુતિ કરવા લાગ્યો. એથી પ્રસન્ન થઈને ભગવાન શ્રી હરિએ હર્ષણને વરદાન આપ્યું, તમારા કુળનું કલ્યાણ થાઓ, સમસ્ત ભદ્રો લમંગળોની શાંતિ થઈને ભદ્ર મંગળનો વિસ્તાર થાય, ભદ્રમ અસ્તુ. કહેવાથી હર્ષણના પિતા ભદ્ર કહેવાયા અને માતા વિષ્ટનું નામ ભદ્રા થયું. ત્યારથી તે સ્થાન ભદ્રતીર્થના નામે પ્રસિદ્ધ થયું. તે સર્વ પ્રકારે મંગળકારક તથા તીર્થસેવી પુરુષોને સર્વ પ્રકારની સિદ્ધિ આપનાર છે. ત્યાં ભદ્રપતિના નામથી પ્રસિદ્ધ થઈને સાક્ષાત દેવાધિદેવ ભગવાન શ્રી હરિ નિવાસ કરે છે, જે મંગળના એકમાત્ર સ્ત્રોત છે. પતત્રી તીર્થ રોગો અને પાપોને નાશ કરનારું છે. તેના સ્મરણ માત્રથી મનુષ્ય કૃતકૃત્ય થઈ જાય છે. કશ્યપના બે પુત્ર થયા, અરુણ અને ગરુડ. તેમના કુળમાં શ્રેષ્ઠ સંપાતિ ઉત્પન્ન થયા. સંપાતિના નાના ભાઈનું નામ જટાયું હતું. તેઓ બંને પોતાના બળથી ઉન્મત અને એકબીજાની હરીફાઈ કરનારા હતા. એક દિવસ તે બંને ભગવાન સૂર્યને નમસ્કાર કરવા આકાશમાં ગયા. જેવા તેઓ સૂર્યની નજીક પહોંચ્યા એવી તે બંનેની પાંખો બળી ગઈ અને બંને થાકીને પર્વતના શિખર પર પડી ગયા. બંને ભાઈઓને અચેત જોઈને અરુણ બહુ દુઃખી થઈ ગયા અને ભગવાન સૂર્યને કહ્યું, ભગવાન, આ બંને પક્ષી પૃથ્વી પર પડી ગયા છે, એમને આશ્વાસન આપો જેથી તે બંને મરે નહીં. તથાસ્તુ કહીને સૂર્ય તેમને જીવિત કરી દીધા. ગરુડ પણ તેમની સ્થિતિ વિશે સાંભળીને ભગવાન વિષ્ણુ સાથે ત્યાં આવ્યા અને તેમને સાંત્વના આપીને ધીરજ બંધાવી. ત્યાર પછી બધા પોતાના સંતાપનું નિવારણ કરવા માટે ગંગા તટ પર ગયા. જટાયુ, અરુણ, સંપાતિ, ગરુડ, સૂર્ય તથા ભગવાન વિષ્ણુ બધાએ તે પ્રચુર પુણ્યદાયક તીર્થમાં પ્રવેશ કર્યો. ત્યારથી તે તીર્થ પતત્રી તીર્થ તરીકે વિખ્યાત થયું. એ વિષનાશક તથા સગળી અભિષ્ટ વસ્તુઓ દેનારું છે. સાક્ષાત સૂર્ય અને વિષ્ણુ પોતે ગરુડ અને અરુણની સાથે ત્યાં ગૌતમી તટ પર રહે છે. ભગવાન શિવનો પણ તે તીર્થમાં નિવાસ છે. આ ત્રણેય દેવતાઓની ઉપસ્થિતિથી તે તીર્થનો મહિમા બહુ ઉત્તમ થઈ ગયો છે. જ્યાં તે જે ત્યાં સ્નાન કરી પવિત્ર થઈને તે દેવતાઓને નમસ્કાર કરે છે તે આધિ વ્યાધિથી મુક્ત થઈને પરમ સુખને પ્રાપ્ત થાય છે. ગૌતમીના તટ પર વિપ્ર તીર્થ પણ બહુ વિખ્યાત છે. તેને નારાયણ તીર્થ પણ કહે છે. તેનું પાખ્યાન આશ્રયમાં નાખનારું છે. અંતરવેદી એટલે ગંગા યમુનાની વચ્ચેનો ભૂભાગ માં એક બ્રાહ્મણ રહેતા હતા, જે વેદોના પારંગત વિદ્વાન હતા. તેમના ઘણા પુત્રો હતા, જેઓ બહુ રૂપવાન, ગુણવાન, વિદ્વાન અને દયાળુ હતા. તેમાં જે સૌથી નાના ભાઈ હતા તે અનેક ગુણોથી સંપન્ન, શાંત, સર્વજ્ઞ અને પરમ બુદ્ધિમાન હતા. તેમનું નામ આસનદીવ હતું. આસનદીવના પિતા તેમના લગ્ન કરવા માટે પ્રયત્નશીલ હતા. એ દરમિયાન એક દિવસે રાત્રે બ્રાહ્મણ કુમાર આસનદીવ સૂતા હતા. તે દિવસે તેમણે ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું ન હતું. એ ઉત્તર દિશામાં માથું રાખીને સૂતા હતા અને તેમનું ચિત્ત એકાગ્ર ન હતું. તેથી ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરનારી એક ક્રૂર રાક્ષસી ત્યાં આવીને આસનદીવને ઉપાડીને તરત ગૌતમીના દક્ષિણ તટ પર ચાલી ગઈ. તે રાક્ષસી તે બ્રાહ્મણ સાથે ઈચ્છાનુસાર રૂપ ધારણ કરીને ગોદાવરીના દક્ષિણ કિનારાની ભૂમિ પર વિચરતી હતી. તેના શરીરમાં વૃદ્ધાવસ્થા આવી ગઈ હતી. એક દિવસ તે રાક્ષસીએ તે બ્રાહ્મણને કહ્યું, વિપ્રવર, આ ગંગાજી છે, તમે બીજા બ્રાહ્મણો સાથે અહીં સંધ્યોપાસન કરો. જે બ્રાહ્મણ યત્નપૂર્વક યથાસમય સંધ્યોપાસના કરતા નથી તેઓ દેવેશ્વર દ્વારા નીચ બતાવવામાં આવ્યા છે. તમે બધા મને અહીં, હું તમને જન્મ આપનારી માતા છું એમ કહેજો, અન્યથા હમણાં જ તમારો નાશ થઈ જશે. દ્વિજશ્રેષ્ઠ, જો મારી વાત માનતા રહેશો તો હું તમને સુખ આપીશ અને તમારું જે પ્રિય કાર્ય હશે તે પણ પૂર્ણ કરીશ અને થોડા સમય પછી તમને તમારા ઘરમાં પહોંચાડી દઈશ. આ હું સત્ય કહું છું. બ્રાહ્મણે પૂછ્યું, તમે કોણ છો? કામરૂપિણી રાક્ષસીએ કહ્યું, મારું નામ કંકાલિની છે, હું સંસારમાં પ્રસિદ્ધ છું. પરિચય મેળવીને મુનિકુમાર આસનદીવનું ચિત્ત ભયથી વ્યાકુળ થઈ ગયું. પરંતુ રાક્ષસીએ અનેક પ્રકારના શપથ ખાઈને તેમને પોતાનો વિશ્વાસ અપાવ્યો ત્યારે બ્રાહ્મણે કહ્યું, તમે જે કંઈ કહ્યું છે હું એ પ્રમાણે કરીશ, તમને જે પ્રિય હશે તેવી વાત બોલીશ અને તે જ કાર્ય કરીશ. બ્રાહ્મણની વાત સાંભળી ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરનારી રાક્ષસીએ વૃદ્ધ હોવા છતાં મનોહર રૂપ ધારણ કર્યું અને દિવ્ય આભૂષણોથી વિભૂષિત થઈને બ્રાહ્મણને પોતાની સાથે લઈ આમ તેમ ફરવા લાગી. તે બધાને એમ કહેતી હતી કે આ મારો પુત્ર ગુણાકર છે. બ્રાહ્મણ કુમાર રૂપ, સૌભાગ્ય, વય અને વિદ્યાથી વિભૂષિત હતા અને આ વૃદ્ધા પણ ગુણવતી દેખાતી હતી. તેથી બધા તેને બ્રાહ્મણની માં જ સમજતા હતા. ત્યાં કોઈ શ્રેષ્ઠ બ્રાહ્મણે વસ્ત્રાભૂષણથી વિભૂષિત પોતાની સુંદર કન્યા તે રાક્ષસીની આગળ ધરીને આસનદીવ સાથે પ્રણાવી દીધી. આવો સુયોગ્ય પતિ મળવાથી કન્યા પોતાને કૃતાર્થ માનવા લાગી. પરંતુ તે બ્રાહ્મણ પોતાની ગુણવતી પત્નીને જોઈને બહુ દુઃખી થયા. તેમણે મનમાં વિચાર્યું, આ પાપીણી રાક્ષસી એક દિવસ મને ખાઈ જશે, શું કરું, ક્યાં જાઓ અથવા કોને આ વાત કરું, હું ભારે સંકટમાં પડ્યો છું, અહીં મારી રક્ષા કોણ કરશે, મારી આ કલ્યાણમય પત્ની ગુણવતી, રૂપવતી અને તરુણી છે એને પણ આ રાક્ષસી પોતાનો આહાર બનાવી લેશે. દરમિયાન તે વૃદ્ધા ક્યાંક ચાલી ગઈ. તે સમયે પોતાના પતિને દુઃખી સમજીને બ્રાહ્મણની પતિવ્રતા પત્નીએ એકાંતમાં વિનિત ભાવે પૂછ્યું, નાથ, તમે કષ્ટમાં કેમ લાગો છો, સાચે સાચું કહો. બ્રાહ્મણે બધી વાત વિસ્તારથી કહી દીધી. પ્રિય મિત્ર અને કુલીન પત્નીને કઈ વાત કહેવા જેવી નથી હોતી. પતિની વાત સાંભળીને સ્ત્રીએ કહ્યું, પ્રાણનાથ, જેનું મન પોતાના વશમાં નથી તેને તો બધે ભય છે, તે ઘરમાં પણ નિર્ભય નથી, પરંતુ જેમણે પોતાના આત્મા પર અધિકાર પ્રાપ્ત કરી લીધો છે તેમને કોનો ભય. તે પણ ગૌતમીના તટ પર, જ્યાં કેટલાય વૈષ્ણવ, વિરક્ત અને વિવેકી પુરુષો નિવાસ કરે છે. અહીં સ્નાન કરીને પવિત્ર થઈને ભગવાન નારાયણની સ્તુતિ કરો. આ સાંભળીને બ્રાહ્મણે ગંગામાં સ્નાન કર્યું અને ગૌતમીના તટ પર ભગવાન નારાયણની સ્તુતિ આરંભી. નાથ, આપ આ જગતના અંતરાત્મા છો. મુકુંદ, આપ જ એનું સર્જન અને સંહાર કરનારા છો. અનાથ બંધુ નૃસિંહ, આપ જ સૌના પાલક છો, મુજ દિનની રક્ષા કેમ કરતા નથી. આ પ્રાર્થના સાંભળીને સંસારનો શોક દૂર કરનારા ભગવાન નારાયણે સહસ્ત્ર આરા ધરાવતા તેજોમય સુદર્શન ચક્રથી તે પાપીણી રાક્ષસીને મારી નાખી અને બ્રાહ્મણને અભિષ્ટ વરદાન આપીને તેને માતા પિતા પાસે પહોંચાડી દીધો. ત્યારથી તે સ્થાન વિપ્રતીર્થ અને નારાયણ તીર્થના નામે પ્રસિદ્ધ થયું. ત્યાં સ્નાન, દાન અને પૂજા વગેરે કરવાથી મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે. અધ્યાય 65 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.